છે એમ સમજીને નહીં, પરંતુ મારા ઉપર કરવા માટે આવી પડેલું એક આ પ્રસંગ છે, એને કોઈ પણ રીતે પાર પાડવું પડશે. દેહ ધર્મની મર્યાદાને કારણે, લોક ધર્મની મર્યાદાને કારણે, અથવા તો મારા આચરણને જોઈને કોઈ બીજો વ્યક્તિ છે એ આ વસ્તુને છોડી ન દે નહીં તો એનું અહિત થશે, એ દૃષ્ટિથી પણ એણે આ કાર્ય કરવાના છે. આ બધી દ્રષ્ટિ રાખીને એને વૈષ્ણવ છે એ પણ લૌકિક વૈદિક કર્મો કરે એમ શ્રી મહાપ્રભુજીનો અહીંયા સંકેત છે. અહીંયા સુધી આપણે પુષ્ટિજીવનું પ્રકરણ જોયું. આના પછી હવે ચર્ષ્ણીજીવ અને પ્રવાહીજીવનો પ્રસંગ આવશે, એ આપણે હવે પછી આવતીકાલે જોઈશું. કાલના નિરૂપણમાં અને આજના નિરૂપણમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ, પછી સમાપન કરીએ. છે કોઈને પ્રશ્ન કઈ? આનું બંધ થયું. સ્વિચ જ ઓફ કરી પાછું. બસ છે કોઈને પ્રશ્ન કઈ? અરે તો આમે પૂરો થવાનો ટાઈમ થઈ ગયો. આજે બધાને થોડું વધારે પડતું છે, ઇન્ટરવલ મળ્યો નહીં. મેં તો કાલે ઇન્ટરવલમાં ભાગી જાય છે તો આપણે ઇન્ટરવલ આપવો જ નહીં. થોડી આકરી શિક્ષા થઈ. ભગવાને કહ્યું કે બધાની મીટિંગ અહીંયા જ રાખો. ભાગવાન કરીએ. હા રાહુલ, એટલે આપણે, તું આ પ્રશ્ન છે કોઈકના વિષયમાં કે છે કે આપણે અંગત રીતે, દાખલા તરીકે કોઈનું મૂલ્યાંકન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એક સ્થિતિ થાય, અને આપણે જ્યારે પોતાનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે એક બીજી સ્થિતિ છે. કેમ કે ભગવદ્ ઈચ્છાથી બધું થાય છે એ તો એક એટલી એટલો વ્યાપક સિદ્ધાંત છે કે કન્સિસ્ટન્ટલી એની સાથે વળગીને રહેવું એ વ્યક્તિ માટે જેટલું બોલીએ છીએ એટલું સહજ નથી. એક વખત આ સિદ્ધાંતને પકડીને ચાલો કે જે કંઈ પણ થાય છે તે ભગવદ્ ઈચ્છાથી થાય છે. હવે અત્યારે હું જો બેઠો છું તો ભગવદ્ ઈચ્છાથી બેઠો છું. અત્યારે જો મારા માથા ઉપરથી અહીંયા સ્લેબ પડે તો મારે ઊભા થઈને ભાગવું કે બેઠા રહેવું? આનો કેવી રીતે નિર્ણય કરવો? ભગવદ્ ઈચ્છાથી હું બેઠો છું, ભગવદ્ ઈચ્છાથી સ્લેબ પડ્યો, ભગવદ્ ઈચ્છાથી મારે બેઠા રહેવાનો, સ્લેબને શિરોધારે કરી દેવું. જો આ રીતે આપણે વિચારીએ છીએ તો એક સ્થિતિ અલગ બની રહી છે. એટલે ઈચ્છા જે છે, ભગવદ્ ઈચ્છા, એનો સિદ્ધાંત તો એવો છે કે એને બોલો કે ન બોલો એ સર્વત્ર છે. કર્તવ્યનું નિર્ધારણ એ પ્રિન્સિપલને લઈને નથી થતું. કેમ કે પ્રભુની ઈચ્છા બહુ ક્લાસિફાઈડ ઈચ્છા છે. આપણે જોયું પુષ્ટિપ્રવાહ મર્યાદા વેદમાં, પુષ્ટિજીવના વિષયમાં આરંભથી તમે જુઓ કે જીવનું પ્રાકટ્ય છે, એ તો ભગવદ ઈચ્છાથી છે એમ આપણે કહીશું, એમાં તો કોઈ સંશય નથી. એને અવિદ્યાનો સંસર્ગ થઈ રહ્યો છે એ પણ ભગવાનની ઈચ્છાથી થયો. હવે સૌથી પહેલી ભગવાનની ઈચ્છા જીવના પ્રાકટ્યની, નંબર બે ઈચ્છા એને અવિદ્યાનો સંસર્ગ થવાની. એ સંસર્ગ પુષ્ટિ જીવને પણ થઈ રહ્યો છે, મર્યાદા જીવને પણ થઈ રહ્યો છે, પ્રવાહી જીવને પણ થઈ રહ્યો છે. આ સિદ્ધાંત આપણે જાણી ગયા. હવે એ સિદ્ધાંતને પકડી લઉં કે જ્યારે પ્રભુ જ એમ ઈચ્છે છે કે આપણે બધા અવિદ્યાના સંસર્ગવાળા થઈને સંસારી બનીએ, તો પછી મુક્ત થવાના કે એને છોડાવવા માટેના કોઈ સત્પ્રયાસો કરવાની જરૂર શું છે? એ પ્રભુની ઈચ્છા વિરુદ્ધ થઈ ગયું. પણ પ્રભુની ઈચ્છા જો ત્યાં જ અટકી ગઈ હોત તો એ આપણા માટે બરોબર હતું. પણ પ્રભુની ઈચ્છા જ્યારે પ્રવાહી જીવ માટે એવી છે કે એ સદા સર્વદા બદ્ધ રહે, કોઈ વ્યક્તિ એમ માની રહ્યો છે કે ભાઈ હું પ્રવાહી જ છું અને પ્રભુની ઈચ્છા મારા માટે એવી જ છે, તો તથાસ્તુ. એમાં આપણે ના નથી કહી શકતા કે ભાઈ એ ભલે બધા સત્પ્રયાસો છોડી દે, આસુરી ઘોર આસુરી પ્રયાસોમાં જ લાગેલો રહે, કેમ કે એનો સંકલ્પ છે કે હું આસુરી છું તો આસુરી બન્યો રહે. ઓર જેટલો વધારે આસુર ક્રિયા કરશે એમ વિચારશે કે આસુરો બધા એમ જ કરતા, ભગવાન તપાવતા, જેટલા પાપ કરો વધે, જેટલા ભક્તો ઉપર ત્રાસ થાય, જેટલા ધર્મ કાર્ય છે એના અંદર વિઘ્ન આવે, જેટલી સૃષ્ટિમાં પીડા વધે એટલું ભગવાનનો અવતાર જલ્દી થાય. તો આપણે તો એ જ પ્રયાસ કરવો જોઈએ કે કેમ કરીને ભગવાન જલ્દી પ્રગટ થાય. આપણે બધા ભેગા થઈને હવેથી નક્કી કરીએ, કોઈ દિવસ સાચું બોલવું નહીં, કોઈ દિવસ નીતિથી કમાવવું નહીં, કોઈ દિવસ કોઈના ઉપર દયા રાખવી નહીં. આ એ આ પ્રયાસ છે, એ શોર્ટકટ છે કે ફટ દઈને ભગવાન પ્રગટ થઈ જાય, તો વધારો એને. એવો સંકલ્પ જેને થતો હોય એ ભલે કરે, પણ આપણે એ વાત જાણીએ છીએ કે પ્રભુની ઈચ્છાથી કોઈને અવિદ્યાનો સંસર્ગ થયો છે એમ પ્રભુ એમ પણ ઈચ્છી રહ્યા છે કે એ બંધનથી કોઈક જે સત્પ્રયાસો શાસ્ત્ર દ્વારા પ્રભુએ પ્રકટ કર્યા છે એના દ્વારા પ્રભુ એ જીવ એનાથી મુક્ત પણ થાય. તો હવે શું કરવું? એને નીચેનો રસ્તો પકડવો કે ઉપરનો રસ્તો પકડવો? એટલે એ જે ઈચ્છાનો સંકલ્પ છે કે સિદ્ધાંત છે એ તો એકદમ આધારના રૂપમાં સર્વત્ર છે, પણ સામાન્ય ઈચ્છાની સાથે જે વિશેષ ઈચ્છા જોડાયેલી છે એને પણ કન્સિડર તો કરવી પડશે ને આપણને. તો શ્રી મહાપ્રભુજી એ વિશેષ ઈચ્છાઓ અહીંયા બતાવી રહ્યા છે. પ્રવાહી પુષ્ટિજીવ અને મર્યાદા પુષ્ટિજીવ, પુષ્ટિ પુષ્ટિજીવ બની શકે, આમાં બે શક્યતાઓ છે. આને અવસ્થા પણ માનવામાં આવે છે અને આને જીવનું પરમેનન્ટ આ જાતનું વર્ગીકરણ પ્રભુએ કરેલું છે એ રીતે પણ આને વિચારવામાં આવે છે. આપણો બધાનો અનુભવ એવો છે, વ્યક્તિગત રીતે પણ આપણે દરેક પોતાના તરફ દ્રષ્ટિ કરીએ તો ક્યારેક આપણે એવી સ્થિતિમાં હતા કે પ્રવાહ પુષ્ટિની પણ ગણનામાં આપણે ન આવીએ, સર્વથા બહિર્મુખ, એટલે ક્રિયાપરાયણ પણ નહીં. પછી ક્યારેક આપણે ક્રિયાત્મક સેવા સ્મરણ એ ભક્તિમાર્ગી કાર્યની અંદર જોડાયા, એના પછી થોડું ઘણું આપણા અંદર સમજ અને સ્નેહ પણ વધ્યું. એટલે જે ક્રિયા છે એ સ્નેહ કે સમજ વિના કરતા હતા એના સહિત કરતા થયા. તો અહીંયા જે નિરૂપણ મળી રહ્યું છે નિરૂપણના આધારે આપણે એમ કહી શકીએ કે આ અવસ્થાઓ છે. પણ પ્રવાહ પુષ્ટિ જીવની શરૂઆતની અવસ્થા અને પ્રવાહ પુષ્ટિ જીવની એક અંતિમ અવસ્થા, એટલે પ્રવાહ પુષ્ટિ જીવ તરીકે કોઈનું વર્ણન થયેલું હોય તો એ પ્રવાહ પુષ્ટિની કક્ષામાં હાઈએસ્ટ કેટલો જઈ શકે, મર્યાદા પુષ્ટિ જીવ તરીકે કોઈનું વર્ણન થયેલું હોય તો મર્યાદા પુષ્ટિના લેવલમાં એ હાઈએસ્ટ કેટલો ઊંચો ચડી શકે, અને પુષ્ટિ પુષ્ટિ જીવમાં હોય તો હાઈએસ્ટ કેટલો જઈ શકે, એ દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો પ્રવાહ પુષ્ટિ જીવ જેવી કક્ષામાં પણ આપણે ખરેખર છીએ કે કેમ એ ક્વેશ્ચનેબલ ગણાય. क्योंकि क्रिया ने पण क्रियात्मक भक्ति ने पण कंसिस्टेंटली वर्गीने ने रहेवू એ કન્સિસ્ટન્સીનો જે સાતત્ય જે છે એ પક્ષ આપણા અંદર હજી કેટલું છે એ આપણે પોતાના તરફ દ્રષ્ટિ કરીને વિચારી લેવું. જો ભરતીઓટ આપણા અંદર થઈ રહી છે એટલે ક્યારેક ઉમળકો આવી રહ્યો છે, ક્યારેક પાછો ઉતરી જઈ રહ્યો છે, તો હજી એ ક્રિયાત્મિકા ભક્તિ છે એના લેવલમાં પણ આપણે પકડી શક્યા છીએ એવું આપણે નથી કહી શકતા. ફરક પડી જાય છે વાતમાં, ખ્યાલમાં આવ્યું ને? એક બીજી શક્યતા આમાં એ પણ છે, જેમ વ્યાખ્યાકારોએ સેવાફલ જે ગ્રંથ છે એમાં શ્રી મહાપ્રભુજીએ સાયુજ્ય, અલૌકિક સામર્થ્ય અને વૈકુંઠાદિ દિવ્યલોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ એમ સેવા ભક્તિ માર્ગના ત્રણ ફલનું નિરૂપણ ત્યાં કર્યું છે. એમાં કેટલાક વ્યાખ્યાકારો એ ત્રણ ફલને આ મિશ્ર પુષ્ટિ જીવના ભેદથી એ ત્રણ ફલો છે શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે એવું પણ સમજાવે છે. જો એ સ્થિતિ હોય તો આપણે માનવું પડશે કે પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ એ અવસ્થાના ભેદ નથી પરંતુ જીવના જ ભેદ છે, પુષ્ટિ જીવના પેટા પ્રકારો છે. એટલે જે પ્રવાહ પુષ્ટિના અંદર જેનું વર્ણન ભગવાને કરેલું છે એ સદા સર્વદા પ્રવાહ પુષ્ટિની જ અવસ્થામાં રહે છે, એ મર્યાદા પુષ્ટિમાં એની પ્રમોશન નથી થતું. પરંતુ આ વિષયની અંદર, સંપ્રદાયની અંદર કોઈ એક સિદ્ધાંત નથી કે ભગવાન કઈ રીતે પુષ્ટિ જીવના અંદર આ રીતે વર્ણના ભેદ કરે છે. એટલે શક્યતા બંને આપણે વિચારી શકીએ કે યા તો એ અવસ્થાનો ભેદ હોય અથવા તો પરમેનન્ટ ક્લાસિફિકેશન જીવાત્માનું આ રીતે જ હોય, એ બંને વિકલ્પ ખુલ્લા છે મને એવું સમજાય છે. બીજું કોઈને છે? દળીન ચરણ કરો ભરોસો, દળીન ચરણ કરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા પીન સબ જગ માજ અજયો ભરોસો, દળીન ચરણ કરો. સાધન ઓર નહીં આ કહી મેં સાસું હો રહી સુર કહ